શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ, સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પંચમ પ્રકરણ અધ્યાય 43મો. ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે બ્રહ્મન, પ્રાયશ્ચિત્તનો વિધિ હું તમને સંક્ષેપથી કહું છું, તેનો વિસ્તાર અન્યત્ર મિતાક્ષરાદિકમાં કહેલો છે, અહીં તો હું સારમાત્ર કહું છું. નાના મોટા થયેલા પાપકર્મનો નાશ કરવાના જે સાધનો કહ્યા છે તેને જ આ પ્રકરણમાં પ્રાયશ્ચિત્ત કહેવામાં આવેલ છે. મહર્ષિઓએ પાપ, મહાપાપ, ઉપપાપ, પ્રકીર્ણ પાપ, અતિપાપ અને અત્યધિક પાપ એમ 6 પ્રકારના પાપો કહેલા છે. તેમાં પણ જાણે અજાણે થતા તે પાપોને ફરી 2 પ્રકારના કહેલા છે. વળી મહાપાપની સમાન પાપને તો શાસ્ત્રમાં પાતક એવા નામથી પણ કહેલ છે. તે મહાપાપોમાં બ્રહ્મહત્યા, સુરાપાન, સુવર્ણની ચોરી ને ગુરુસ્ત્રીની સાથે ગમન, આ 4 મહાપાપ કરનારનો પ્રસંગ કરવો, તે પણ 5મો મહાપાપ કહેલું છે. હે વિપ્ર, જે પાપ પાતક કરતાં ન્યૂન હોય તેને ઉપપાતક કહેલ છે, અને જે પાપ મહાપાપ કરતા અધિક હોય તેને અતિપાપ કહેલ છે. વળી જે પાપ તે અતિપાપ કરતા પણ અધિક હોય તેને અત્યધિક પાપ કહેલ છે, અને જે પાપ ઉપપાપ કરતા પણ ન્યૂન હોય તેને આ પ્રકરણમાં પ્રકીર્ણ પાપ કહેલું છે. અહીં પ્રાયશ્ચિત્ત પ્રકરણમાં જે પાપનું પ્રાયશ્ચિત્ત બુદ્ધિમાન પુરુષોએ કહેલ છે તે પ્રાયશ્ચિત્ત અજાણતા થઈ ગયેલા પાપ માટે છે એમ જાણવું. કારણ કે જાણી જોઈને કરેલા પાપનું પ્રાયશ્ચિત્ત વિહિત પ્રાયશ્ચિત્ત કરતાં બમણું કરવાનું હોય છે. તેમાં પણ જાણીને વારંવાર કરવામાં આવતા પાપને માટે કોઈ પ્રાયશ્ચિત્ત નથી, અને આવી રીતે જાણીને વારંવાર પાપ કરનાર મનુષ્યને નરક થકી અને ગામના કૂતરા આદિકની કુત્સિત યોનિ થકી છુટકારો જ થતો નથી. સાક્ષાત પાપકર્મ કરનાર, કરાવનાર, અનુમોદન કરનાર, સહાય કરનાર અને અનુગ્રહ કરનાર આ 5 પ્રકારના મનુષ્યો પાપકર્મના સરખા ભાગીદાર થાય છે. 11 વર્ષથી નીચેના અને 5 વર્ષથી ઉપરના બાળકે કરેલા પાપનું પ્રાયશ્ચિત્ત તેમના પિતા, ભાઈ કે સુહૃદજનોએ આચરવું. બાળક 6ઠા વર્ષમાં પ્રવેશ કરે તેના પહેલા તેને પાતક લાગતું નથી, અને તેને કોઈ રાજદંડ પણ હોતો નથી, અને તેનું પ્રાયશ્ચિત્ત પણ કોઈ કહેલું નથી. 11મા વર્ષમાં પ્રવેશ કર્યા પછી 16મા વર્ષમાં પ્રવેશ કરે ત્યાં સુધીના બાળકે કરેલા પાપનું પ્રાયશ્ચિત્ત અર્ધું કરવું. તેવી જ રીતે વૃદ્ધ, રોગી અને સ્ત્રીઓએ પણ વિધાન કરેલા પ્રાયશ્ચિત્તનું અર્ધું પ્રાયશ્ચિત્ત કરવું. આટલાથી જ તેની શુદ્ધિ થાય છે. કોઈ પુરુષે ક્યારેય પણ જાણી જોઈને પાપકર્મ ન કરવું. અજાણતા એકવાર થયેલા પાપનું કહેલું પ્રાયશ્ચિત્ત કરવું. પાપકર્મ કરનાર પુરુષે પ્રથમ સ્નાન કરી પ્રાયશ્ચિત્ત આપનારી સભાના વિપ્રસભ્યોને ગાયનું અને સુવર્ણનું દાન આપી 2 હાથ જોડી પોતાથી થઈ ગયેલા પાપનું નિવેદન કરવું. તે સભાનું લક્ષણ આ પ્રમાણે છે કે વેદ અને સત્શાસ્ત્રોના અર્થને જાણનારા, ધર્મનિષ્ઠ અને જીતેન્દ્રિય એવા 10થી વધુ વિપ્રો જ્યાં નિર્ણય કરવા બેસે તે બ્રહ્મ પરિષદ કહેવાય છે. અપવાદરૂપ 7, 5 કે 3 વિપ્ર જે પ્રાયશ્ચિત્ત વિધિ સંભળાવે તે પ્રાયશ્ચિત્ત પાપનો વિનાશ કરનારું થાય છે. આત્મા અને અનાત્માના વિવેકમાં અતિશય કુશળ અને ધર્મશાસ્ત્રને જાણનારા એવા 1 વિપ્રે પણ જે પ્રાયશ્ચિત્ત કહ્યું હોય તે પણ પાપનો વિનાશક ધર્મ કહેવાય છે. બ્રાહ્મણોની સભા જેટલી સંખ્યાએ કરીને કહી તેના કરતાં ક્ષત્રિયોની સભા બમણી સંખ્યાથી સમજવી અને વૈશ્યોની સભા 3 ગણી જાણવી, વળી બ્રાહ્મણોને જે પાપમાં જે વ્રત કરવાનું કહ્યું તેના થકી બમણું ક્ષત્રિયને માટે અને ત્રણ ગણું વૈશ્યોને માટે જાણવું તેવી પ્રાયશ્ચિત્ત સભામાં મૂર્ખાવો, અધર્મવાદીઓ, લોભીઓ અને પક્ષપાતીઓ જો લાખ જણ ભેગા થાય છતાં પણ પરિષદ સિદ્ધ થતી નથી. વયથી વૃદ્ધ કે તરુણ હોય, રૂપાળો કે ધન સંપત્તિવાળો હોય તેણે કરીને પણ તે પરિષદમાં બેસવા યોગ્ય નથી. તેથી વેદના અર્થને જાણનારા ધર્મનિષ્ઠ વિદ્વાન ત્રણ જણા હોય કે એક હોય તેવા અધ્યાત્મ જ્ઞાતાની જ પરિષદ થઈ શકે છે. તેમજ વેદશાસ્ત્રના અધ્યયનથી સંપન્ન સત્યવાદી, જીતેન્દ્રિય, સદાય ધર્મનું પાલન કરનાર તેમજ શાંત સ્વભાવનો વ્યક્તિ જ પરિષદનો સભ્ય થવા યોગ્ય કહેલ છે. ધર્મના જ્ઞાતા વિપ્રો ઉંમરમાં નાના હોય છતાં પણ વૃદ્ધો કહેલા છે, પરંતુ મસ્તકના કેશ ધોળા થઈ જવાથી મૂર્ખ પુરુષો કંઈ ધર્મસભાના સભ્ય થવાની યોગ્ય નથી. જે સભામાં સત્ય છે ત્યાં જ ધર્મ છે, અને બીજે તો સર્વત્ર અધર્મ રહેલો છે, અને વિજય પણ હંમેશા ધર્મનો અને સત્યનો જ થાય છે, પણ અધર્મ કે અસત્યનો થતો નથી. પ્રાયશ્ચિત્તનો કે જન્માષ્ટમી આદિક વ્રતનો નિર્ણય હોય અથવા ઋણ લેવા દેવા આદિકના વ્યવહારનો નિર્ણય હોય તેમાં સભાસદ પુરુષો જેને ધર્મ કહે તેને જ ધર્મ જાણવો. જે પુરુષ મુહૂર્ત આદિ જ્યોતિષને, ઋણ લેવા દેવા આદિકના વ્યવહાર પદને, પાપના પ્રાયશ્ચિત્તને અને રોગની ચિકિત્સાને જાણતો ન હોય છતાં તેનો નિર્ણય કરે અને જો વિપરીત નિર્ણય આપે તો મહાપાતકી થાય છે, અને સાચા સભાસદોના આદેશ પ્રમાણે પ્રાયશ્ચિત્ત કરનારો પાપી શુદ્ધ થાય છે. પરંતુ તેઓએ કરેલા વિપરીત નિર્ણયથી જે અધર્મ થાય છે તેનો દોષ સભાસદોને લાગે છે. તેથી ધાર્મિક અને પાપથી ભય પામતા સભાસદ વિપ્રોએ સત્યનો આશ્રય કરી ધર્મથી નિર્ણય આપવો, પરંતુ અધર્મથી ક્યારેય પણ નિર્ણય આપવો નહીં. સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધો અને રોગથી ક્ષીણ તથા કોઢયુક્ત શરીરવાળો તેમજ ઉપવાસાદિક વ્રત કરવામાં અશક્ત ઉપર સભાસદોએ તેમની શક્તિનો વિચાર કરી તેમના ઉપર અનુગ્રહ રાખીને ગૌણ પક્ષનો આશ્રય કરી પ્રાયશ્ચિત્ત આપવું. અનુગ્રહ કરતી વખતે ધર્મના તત્વને જાણતા સદ્ધર્મનિષ્ઠ બ્રાહ્મણોએ દેશ, કાળ, વય અને શરીરની તથા ધનસંપત્તિની સામર્થ્યને ધ્યાનમાં રાખવી. જ્યાં ગૌણ પક્ષ સ્વીકારવાનો હોય ત્યાં મુખ્ય પક્ષ ન લેવો, અને જ્યાં મુખ્ય પક્ષ લેવાનો હોય ત્યાં ગૌણ પક્ષ ન લેવો તે જાણવું. જો દેશકાળાદિકનો વિચાર કર્યા વિના સભાસદ વિપ્રો કેવળ ધનાદિકના લોભથી કે શાસ્ત્રાર્થના મોહથી, કોઈ બળવાન પુરુષના ભયથી કે કોઈની મિત્રતાથી પ્રાયશ્ચિત્ત આપવામાં અનુગ્રહ કરે છે, એ સભાસદો રૌરવ નરકમાં પડે છે તેમાં કોઈ સંશય નથી. પૂર્વે પણ ધર્મ તત્વના જાણનારા અને ધાર્મિક જીવન જીવતા મનુ આદિ સ્મૃતિકારોએ લોકહિતાર્થે ધર્મનો ઉપદેશ કર્યો છે, પરંતુ બીજા કોઈ અધાર્મિક પુરુષોએ કર્યો નથી. તેથી અત્યારે પણ ધર્મ રહસ્યના તત્વને જાણનારા સભાસદોએ બહુ વિચાર કરીને જ ધર્મનો નિર્ણય આપવો. પણ ભણવા માત્રથી થયેલા પંડિતોએ એકાએક નિર્ણય સંભળાવી દેવો નહીં. ધાર્મિક વિદ્વાન પુરુષોએ પણ તેમાં દેશાચાર, કુળાચાર અને લોકાચાર જાણી વિચાર કરીને જ શાસ્ત્રાચાર પ્રવર્તાવવો. પરંતુ આ બધાને જાણ્યા વિના કેવળ શાસ્ત્રાચાર સંભળાવી દેવો નહીં. પાપ કરનારા મનુષ્યે સભાસદોના કહેવા પ્રમાણે વ્રત કરવું, તેમ કરવાથી તેની પાપથકી શુદ્ધિ થાય છે, પરંતુ મનગમતા વર્તનથી શુદ્ધિ થતી નથી અને નરકને પામે છે. જો પાપ બીજા કોઈએ જાણ્યું ન હોય તો તે પાપ કરનાર જો સ્વયં જ્ઞાની પુરુષ હોય તો શતશાસ્ત્ર થકી પ્રાયશ્ચિત્ત જાણીને તે પ્રમાણે પ્રાયશ્ચિત્ત કરવું અને સ્વયં શતશાસ્ત્રના ભાવને જાણવા અસમર્થ હોય તો સત્પુરુષોને પૂછીને કરવું. હે વિપ્રવર્ય, આ લોકમાં 6 પ્રકારના પાપોની મધ્યે બુદ્ધિમાન મનુષ્યોએ પોતાની શક્તિ અને સામર્થ્યને અનુસારે કરવા યોગ્ય મહાપાપોના પ્રાયશ્ચિત્તનો વિધિ હું કહું છું. આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના 5મ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રીહરિએ પ્રાયશ્ચિત્ત પ્રકરણના વિધિમાં પાપના પ્રકારો અને સભાસદોના લક્ષણોનું નિરૂપણ કર્યું. એ નામે 43મો અધ્યાય પૂર્ણ થયો.